આ તો કાલ ની વાત આપણને યાદ આવે છે, અમારે મુખ્ય છે જેથી આપણો વ્યવહાર ચાલુ રહે, નહીં તો યાદ જ ના આવે તો શું કરે. એ મેમરી એટલી જ જગત ના લોકો પાસે છે, યાદ ના આવે. મેમરી જે યાદ કરાવી એ યાદ કરવું બહુ કઠિન પડે. એના જે કેટલા વર્ણ ખોલી નાખ્યું, મારી યાદો આત્મા પ્રગટ આત્મા શું ના કરે. તમે જોઈ ને આત્મા શક્તિ નો કામ જોયે ને, જોયું પેલા ડામર નો ડબ્બો કેટલા વર્ષની વાત એ દેખાયું અત્યારે એ પાસે ડબ્બો ભરી દેખાયો. પણ આ ડબ્બો આપડે જોયો તેને તિરસ્કાર કર્યો, તિરસ્કાર કર્યો તો બસ કર્યો. ડબ્બો કેમ જોવાય, અત્યારે આપણે જોવાની કાંઈ ડબ્બો કહેવાય જ નહીં. એટલે સિદ્ધાર્થમાં દેખાયું સાયકલ દેખાય એ ડબ્બો બોલો. આ એનો કઈ વિજ્ઞાન છે, આ વિજ્ઞાન તો બધું કામ કાઢી નાખે. હવે આમાં નાખીએ થોડા બધા શું ધીમે ધીમે દરેક વિષય બોલે છે. એટલા પછી એવું કહી દીધું આજે આવે ધ્યાન જેને જો નંબર માં ઝઘડા થયો ઉડવા થયો ઝઘડા થયા તો મારા માં થઈ એ બધો વિચાર બધો ઉત્તેજન ના થોડો ઝઘાવાલા પાડોશો માં બહુ કરવું પડે. કેવું તલે બે મારી દેખાવા માટે કઈ કરવા બાકી રાખશે નહીં. મારે ના મારે ના ક્યાં એવું મારું મારો છતાં કઈ રીતે ભટ ફટાટ ખોલે કે એનો કાયદો નહીં ને છોકરા ને પછી કાયદો અડે નહીં. કારણ કે એમનું છે આત્મા હેતુ માટે જે જે કઈ પણ કરવામાં આવે બધું કામ સંભાવમાં આપવા માટે એ તો સામાયિક જ કહેવાય છે. મન વચન કારણે જ્યાં ઉપયોગ નથી કરવાનો, મન વચન કારણે ઉપયોગ નથી કરવાનો ત્યાં સામાયિક કહેવાય. એટલે મોટા મોટું સારા સામાયિક કે આવું જઈને બધા કર્યું નહીં અને કોઈ અવતારમાં નહીં કર્યું. અને આ તો પેપર વાળા કહેવાય ને બહુ બધું આશ્ચર્ય કે પણ આપણે જણાવ્યું નથી. જણાવીએ તો બધું છે અહીંયા આગળ આપણે રૂમ આટલો જ છે, બધું બચો માણસ એવું પણ બીજો કોઈ છે નહીં. આપણે ક્યાં ઊભું કરીએ તો કથા મંડપ કઈ ઊભા કરીએ આપણે નહીં તો આ તો પેપર વાર માં ધડાધડ થાય બધું. આપણે આવું ઉપાય નહીં, આ દુનિયામાં રાખો. તમે આ ક્યાં સુધી હું બહુ દેખાતું છું બરોબર. હા પણ તે જો ના આવે એટલે આ બધું વાળીએ ને ત્યારે આપણને બધું એમ લાગે કે આપણે આ બાહુબેનો બહુ એ રાખવા જેવો નથી. બાળકી તરીકે જ દાદા કહે છે તે બરોબર છે. કાળુસી તરીકે કે છે તે ખોટું નથી કેતા. બહુ મહત્વ આપવા જેવું નથી એવું અમને લાગે. તને મહત્વ આપવા જેવું લાગે પરીક્ષા કેમ પરીક્ષા અને પાછી ચેડવાની આપણે જવાબદારી એનું નામ કહેવાય ચેડવાની આપણે જ હોય. શું આપણે આજે મજબૂત જવાબ આવ્યા છે કયા પ્રકારની જોઈ બધો જોયો તો દેખાયું મેમરી બહાર જઈ શક્યા નથી. શું થયું ચક્કર ઉપર રાખવાથી ચમત્કારો થાય તો ચક્કર ઉપર એકાગ્ર કરે. પણ તે બધું માનસી કેવું માનસી કે આગળ ગયું નથી ગયું. હા તો ચોથી પાંચ વર્ષ દેખાયું હે અને પછી ફટાકડા ફોડ્યા તો પણ સાહેબ કર્યું એમ પાણી પહોંચી વાગ્યો હતો રાત્રે અને બહાર ઊંઘે એવું કરવાનું અંદર જાગે મારે તમારે હાડા બાર થયા એવું અંદર જાગ્યા છે બહાર ઊંઘ્યા અરે આપણે કામ નજીક આવી ગયું સાયન્ટિસ્ટો ને આ નવાઈ લાગેલા કે મારે બધું આવું છે મંદિર મંદિર આમ તો રસ્તે ગયા મંદિર તારી હાથે એક કલાક એ બહુ નવી લાગે બધા દુનિયા ને નહીં લાગે કારણ કે અક્રમ વિદ્યાર્થી આવું કોઈ કોઈ જગ્યાએ બની શકે નથી અક્રમ વિજ્ઞાન વિજ્ઞાન તો બહુ મોટા મોટા કારણ કે એક અવતારી કરવામાં આવ્યું છે ને આ બધા કેટલા બધા બિરાડી દેખાશે અને પગ ભાગી દેખાશે એ દેખાશે બીજી બધો અમે બધું બધી તમને ગમ્યું છે પ્રતિ સ્થિર આત્મા બિલકુલ છે જ નહીં પ્રતિષ્ઠિત આત્મા ની બહાર જે જગત નું કામ કર્યું છે તે આત્મા આવવા નથી બોલો જગત ના લોકો કેવી રીતે કરી શકે આ સંસ્થા ના લોકો કેવી રીતે સાધુ સંન્યાસી કરી શકે એટલે જગત પ્રતિષ્ઠિત આત્મા માં તેમાં આ પ્રતિષ્ઠિત આત્મા નું કામ નથી પ્રતિષ્ઠિત આત્મા ની બહાર એટલે સિદ્ધાર્થ ના પ્રજ્ઞા એનું કામ છે સુધાર્થમાં કઈ કરે ને પ્રજ્ઞા શક્તિ બધું કર્યા કરે તો તારા પાસેથી તમને શોધન ઊંડી ઉતરી દઈ ને હવે આરોગ્ય લીધા એ સરકારો બી આપણે આપણે રામ હોય તો આરોગ્ય જોઈએ આપણે હવે રામ જે જાય પછી આરોગ્ય તરીકે ક્યાં આવશે તો તમે ધરો ને એટલે હવે તો પાડોશી ના આપણે બધું હોય એટલે આપણે ખાલી પાડોશી પેલાથી એકાઉન્ટમાં હાથ જોઈએ કે ભાઈ એમ કે આપણે તેલ જોડે છે ને ત્યારે ધ્યાન નાસ્તો કરાવે તો જ થઈ જાય ધ્યાન નાસ્તો સારો નાસ્તો કરાવે એમ તો એમને એવું નથી પણ આપણે આપણું ચોખ્ખું કરીએ ને આપણે આપણું ગામ જવાનું કે આપણું ચોખ્ખું કરીએ બોલ બહુ કરી રહ્યા છે બધા કાઢવા થશે ને નવા તો શું કામ થાય નવા શું કામ થાય પછી કેટલા વર્ષથી જાય નથી આત્મા રહેતો જ નથી તે લઈ લો ને અમુક કઈ નથી એટલે હું શું એમ માને તો અહીં જુઓ જ નથી જોવાની વસ્તુ ના જોઈએ ત્યારે શું જોઈએ ના જોવા જોઈએ ના જોવું હોય તો જોવાઈ જાય ના જોવું હોય તો જોવાઈ જાય હા ના જોવાની વસ્તુ કે જોઈએ આપ લોક ના કહે જોવાની વસ્તુ જોઈએ છે પણ થોડું કાંક કચ્છ કરે છે પણ દાદા એટલેથી પહેલેથી એટલેથી સ્ટોપ ત્રણ નવ 1970 મામા ની ગોળમાં દાદા દરબારે વડોદરા